ગીતામાં જ્ઞાન તરીકે જે કઈ વાત સાવધાનીથી સમજવી જોઈએ. આટલું કર્યા પછી થોડાક પ્રશ્નો હવે કરી લઈએ. ઇટ ઇઝ અ ટ્રેજેડી દેટ વી વોન્ટ ટુ રીચ ધ ગોલ બાય ભક્તિ માર્ગ. આઈ ડોન્ટ નો વેધર ઇટ્સ ટ્રેજેડી ઓર કોમેડી. તારીખ 10/4/82 શ્રી વલ્લભ સદન હોલ ખાતે પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામ બાબા નું પ્રવચન. જયતિ શ્રી વલ્લભાર્ય, જયતિ શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રીમાન પુરુષોત્તમશ્ચ તૈશ્ચ નિર્દિષ્ટા પુષ્ટિ પદ્ધતિ જયતિ. પૂર્વ પ્રસંગમાં આપણે એ પરમ તત્વના નિરાકાર, સર્વાકાર અને ભાવાકાર સમજવું હોય તો, અને જે રીતે શબ્દો વપરાયા છે ગીતામાં તેમાં એને અક્ષર પરક પુરુષ અથવા વિરાટ, અક્ષર અથવા અવ્યક્ત, પરક પુરુષ અથવા વિરાટ અને પુરુષોત્તમ એમ ત્રણ શબ્દો નામથી એને એનું નિરૂપણ થાય છે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યની શબ્દાવલીમાં આ ત્રણે પાસાઓનું નામ પુરુષોત્તમ, અંતર્યામી અને અક્ષરબ્રહ્મ અથવા પરબ્રહ્મ, અક્ષર બ્રહ્મ અને અંતર્યામી એમ પણ કહેવાય છે. પરતત્વની ચર્ચા વિચારણામાં બે જાતની વિચારધારાઓ ચાલે છે. એક અતિ અદ્વૈત નિર્વિશેષતાવાદી વિચારધારા, એક અતિદ્વૈતની સવિશેષતાવાદી વિચારધારા. એના પ્રતીક રૂપે આપણે લઈએ તો જેને અક્ષર બ્રહ્મ કહેવાય તે અતિ અદ્વૈતને પોષાય એવું કન્સેપ્ટ છે, અને જેને આપણે પુરુષોત્તમ કહીએ તે અતિદ્વૈતવાદને પોષાય તેવો પણ ભગવાનનો, પરમેશ્વરનો કન્સેપ્ટ છે. આ બંને એક્સ્ટ્રીમ સ્ટેન્ડ છે. કાલે મેં સમજાવ્યું હતું કે વેદાંતની વિચારધારા એમાંથી કોઈ પણ એક પક્ષનો નિરાકરણ નથી કરતી, પણ બંનેના સમન્વય ઉપર આધારિત છે. દેવાવ બ્રહ્મણો રૂપે મૂર્તંચ ઇવ અમૂર્તંચ મર્ત્યંચ અમૃતંચ સ્થિતંચ યચ્ચ સચ્ચત્યચ્ચ. આ ઉપનિષદનો જે એક મહાન સિદ્ધાંત કે બંને રૂપો બ્રહ્મના જ છે, એ સિદ્ધાંતના કેમ કે ગીતા ઉપનિષદનો સાર રૂપ છે. દુગ્ધમ ગીતામૃતમ મહત સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન. એટલે ગીતાનું કોઈ સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન હોય વેદાંતની વિચારધારામાં, મેક ઇટ શ્યોર કોન્ટ્રીબ્યુશન એટલે નવું ઉમેરવાના અર્થમાં નહીં, પણ ક્લેરિફિકેશન આપવાના અર્થમાં, તો એ છે પરમાત્માનો, પરમાત્માના પાસાનો ખુલાસો. એટલે જે નિરાકાર અને સાકારનો ઝઘડો હતો અને જેનો ઉકેલ આવતો નહોતો, ઉપનિષદોએ વર્ણન કર્યું હતું દેવાવ બ્રહ્મણો રૂપે મૂર્તંચ ઇવ અમૂર્તંચ, પણ સમજમાં ના આવે કે મૂર્ત હોય તો અમૂર્ત કેવી રીતે થઈ શકે, અમૂર્ત હોય તો મૂર્ત કેવી રીતે થઈ શકે. એટલે તે આગ્રહીલ વિચારધારાઓને કોઈકને કોઈક એક પાસાને ગૌણ બનાવવું પડતું હતું, અને તે ગૌણ બનાવવાની પ્રક્રિયામાં આપણે ત્યાંની સર્વોપનિષદો ગાવો, ઉપનિષદ ના એક એક શ્રુતિ વચનો ગાય ના માફિક આપણને આદરણીય છે. હવે દાખલા તરીકે બે ગાયોમાં કોઈક વખતે ઝઘડો શરૂ થઈ જાય, ચીંગડાબાજી શરૂ થઈ જાય, તો જે ગાયનું આપણને દૂધ મળતું હોય તેને તો આપણે બચાવવાનો પ્રયત્ન કરીએ, અને જે ગાયનું આપણને દૂધ ન મળતું હોય તેને દંડો મારીને ભગાવી દઈએ. તો એ તમારી વૃત્તિ દૂધ દોહવાની ખરી, પણ ગાય પ્રત્યેના આદરની દ્રષ્ટિ નથી. એટલે વ્યાસજીને આખો પ્રથમ બ્રહ્મસૂત્રનો અધ્યાય સમન્વયાધ્યાય તરીકે લખવો પડ્યો. તત્વ સમન્વયાત, તત્વ સમન્વયાત એટલે શ્રુતિનો વ્યાખ્યાન એવી રીતે થવો જોઈએ કે કોઈ પણ એક શ્રુતિને આપણે દંડો ન મારી દઈએ આપણી પ્રેજ્યુડાઇઝના લીધે. જે આપણી પ્રેજ્યુડાઇઝ છે તે મુજબના શ્રુતિ વચનો આપણને ગમે તેની આપણે વિસ્તૃત વ્યાખ્યા કરીએ, ઉમળકા સાથે વ્યાખ્યા કરીએ, અને જે શ્રુતિ આપણી પ્રેજ્યુડાઇઝને અનુકૂળ ન હોય તેને કાં તો આપણે ગૌણ અર્થ લઈએ, રૂપકના સેન્સમાં લઈએ, અને કાં પછી એમ કરીએ લેટ અસ ચેન્જ ધ ટોપિક, કંઈક બીજી વાત છેડો ને, હવે આ શ્રુતિનું કેમ વારે નવાર તમે કોટ કરો છો. એ જે છે તે દંડા મારવાની વિચાર શૈલી છે, તે ભગવાન વેદવ્યાસને અભિપ્રેત નથી. એટલે પ્રથમ અધ્યાય આખો બ્રહ્મસૂત્રનો વેદવ્યાસજીએ સમન્વયાધ્યાય તરીકે લખ્યો, અને એમાં ગાઈડલાઈન આપણને આપી કે જે બે શ્રુતિઓમાં પરસ્પર આપણને વિરોધાભાસ દેખાતો હોય તેનો વિરોધાભાસ કેવી રીતે દૂર કરવો. એક બ્રહ્મમાં બધા શ્રુતિ વચનો સમન્વિત છે. ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે, વેદૈશ્ચ સર્વૈ રહમેવ વેદ્યો વેદાંત કૃત વેદ વિદેવચા. વેદના દરેક વચનથી વેદ્ય, એટલે શ્રુતિ વચનના કોઈ શ્રુતિના કોઈ પણ વચનની સબ્જેક્ટ મેટર હું છું. એટલે એવો કોઈ પણ શ્રુતિ વચન નથી કે જે બ્રહ્મ સિવાય બીજી વસ્તુનું પ્રતિપાદન કરવા માંગતું હોય. હવે જ્યારે દરેક શ્રુતિ વચન બ્રહ્મનું જ પ્રતિપાદન કરવા માંગતું હોય, એક જ તત્વનું પ્રતિપાદન કરવા માંગતો હોય, એકમ સદ વિપ્રા બહુધા વદંતી, તસ્ય ધીરા પરિજાનંતિ યોગિન, તત્વ એક છે અને અનેક શ્રુતિ વચનોમાં વિપ્ર એટલે જે શ્રુતિ વચનોના વેદતાઓ છે, વેદાભ્યાસાદ ભવેત વિપ્ર, જે વેદાભ્યાસીઓ છે એ વિપ્ર કહેવાય. તો વેદાભ્યાસ કરનારાઓ એક જ બ્રહ્મના જુદી જુદી પાસાઓના વર્ણન કરે છે, તેમાં કોઈ પણ પાસું મિથ્યા ન હોઈ શકે. યત શ્રુતિ રાહ તદસ્માકમ પ્રમાણમ, એમ એક વેદાંતનો એક આધારભૂત પાયાનો સિદ્ધાંત છે. કેમ ઘણા લોકો બોમ્બે યુનિવર્સિટીથી વલ્લભાચાર્ય ઉપર એક પીએચડી થઈ, બાય એને પીએચડી થીસિસમાં એમ લખ્યું કે વલ્લભાચાર્ય દરેક વખતે દરેક શ્રુતિના વચનને પ્રમાણ માને છે, એથી સિદ્ધ થાય છે કે વલ્લભાચાર્ય અંધશ્રદ્ધાલુ છે, એમને શબ્દ ઉપર બહુ અંધશ્રદ્ધા છે. પણ કંઈક મોટા પોતે વિચારક હોય એવું લાગતા નથી. શું થયું ભાઈ? એટલે એ મારી સાથે ભણતી હતી, મને એનો જવાબ લખવાની ફરજ પડી. મુખ્ય હેતુ એ હતો, અનાવશ્યક હતો જવાબ લખવાનો, પણ મુખ્ય હેતુ હતો કે એણે દાદાજીનો ઉપકાર માન્યો હતો કે આ બધું રહસ્ય મને દીક્ષિતજી મહારાજ થકી મળ્યું, અને લોકો મને આવીને પૂછે કે દીક્ષિતજી મહારાજ આવું રહસ્ય આપે, મારે શું કહેવું? તો આ રહસ્યનો થોડો ઉદઘાટન મારે કરવો જોઈએ, નહીં તો બધો આ રહસ્ય દીક્ષિતજી મહારાજને માથે પડતો હોય. મારે પછી એનો જવાબ લખવો પડ્યો. ઇત્યાન્ય દેતર પણ એ વાત એ ગ્રંથમાં મેં જે વાતમાં એને જે ગ્રંથ લખ્યો છે એમાં મેં એ વાતની વિવેચના કરી કે કૃષ્ણ વલ્લભાચાર્યની બુદ્ધિ કે શ્રદ્ધાનો નથી. કૃષ્ણ છે શ્રુતિના તાત્પર્ય. હું શું કહેવા માંગુ છું, તમે કોઈક જગા જઈને મેં જે અહીંયા પ્રવચન કર્યો તેની બાબતમાં તમે કંઈક મારો ઉદાહરણ કે હું મેં શું પ્રવચન કર્યું તેની બાબતમાં તમે કંઈક કહેવા માંગતા હો, તો તમારી બુદ્ધિનો પ્રામાણ્ય કે મેં જે કીધું તેનું પ્રામાણ્ય? મને લાગે મારી બુદ્ધિ, તમને તમારી બુદ્ધિથી કોઈક વસ્તુ સારી લાગતી હોય, કોઈક બુદ્ધિથી ખોટી લાગતી હોય તમારી બુદ્ધિથી, પણ ત્યાં તમારી બુદ્ધિના પ્રામાણ્યનો પ્રશ્ન નથી, ત્યાં ફેથફુલ રિપ્રેઝેન્ટેશનનો પ્રશ્ન છે કે જે કહ્યું છે તેનું ફેથફુલ રિપ્રેઝેન્ટેશન અથવા એક્સપ્લેનેશન અપાઈ રહ્યું છે કે નહીં. કેમ કે વેદાંતના કોઈ પણ વિચારક, શંકરાચાર્યથી પૂર્વ પણ 10-15 બહુ દિગ્ગજ વેદાંતીઓ થયા, શંકરાચાર્ય પછી પણ 10-15 દિગ્ગજ વેદાંતીઓ થયા, એ બધા વેદાંતીઓમાંથી કોઈએ પણ ક્યારે પણ એમ કદી નથી કહ્યું. એટલે મહાપ્રભુજી લો કે મધ્વાચાર્ય લો કે રામાનુજાચાર્ય લો કે શંકરાચાર્ય લો કે વિજ્ઞાન ભિક્ષુ લો, ભાસ્કરાચાર્ય લો, જે વેદાંતીને તમે પૂછો તે કોઈ એમ દાવો નથી કરતો કે હું મારો મત કહી રહ્યો છું. બધા એમ કહે છે કે શ્રુતિનો અર્થ હું કરી રહ્યો છું, શ્રુતિનો અર્થ હું કરું છું, મારો મત નથી કહેતો. કેમ? શ્રી શંકરાચાર્ય બહુ સુંદર આ વાતને સમજાવે છે, રૂપાદ્યભાવાદ્ય નાયમ અર્થ પ્રત્યક્ષસ્ય ગોચર, લિંગાદ્યભાવાચ્ય નાનુમાનાદિનામ આગમ માત્ર સમધિગમ્ય એવ સ્વયં અર્થો ધર્મવત. મારી પાસે એવા કોઈ પ્રમાણ નથી કે હાથ પકડીને હું બ્રહ્મને તમારી સામે ઉભો કરી દઉં કે લ્યો જુઓ આ બ્રહ્મ છે, કે તમારી કોઈ લેબોરેટરીમાં એક્સપેરિમેન્ટ અથવા ઓબ્ઝર્વેશન માટે હું તમને બ્રહ્મ સપ્લાય કરી દઉં ડાબલામાં બંધ કરીને. રૂપાદ્યભાવાથી નાયમ અર્થ પ્રત્યક્ષસ્ય ગોચર, કોઈ યુક્તિ એવી નથી કે જે યુક્તિથી હું બ્રહ્મને પરમ પ્રમાણ રૂપે સિદ્ધ કરી શકું. કેમ કે હું એક યુક્તિ આપીશ તે યુક્તિનું ખંડન થઈ જશે. એક તમને સામાન્ય દાખલો બતાવું. શરૂઆતમાં લોકો પ્રાચીન